શ્રી બ્રહ્મ પુરાણ અધ્યાય 93, ઉચ્ચ વર્ણની અધોગતિ અને નીચ વર્ણની ઉર્ધ્વગતિનું કારણ. મુનિઓએ પૂછ્યું, મહાભાગ આપ સર્વજ્ઞ છો, પ્રાણી માત્રના હિતેશી છો. મુનિ, ભૂત ભવિષ્ય અને વર્તમાન કશું જ આપનાથી અજાણ્યું નથી. મહામતી, ક્યાં કર્મથી ઉચ્ચ વર્ણોની નીચ ગતિ થાય છે અને ક્યાં કર્મથી નીચ વર્ણોની ઉત્તમ ગતિ થાય છે એ અમને કહો. વ્યાસજી બોલ્યા, મુનિવર, જાત જાતના વૃક્ષ લતાઓથી આચ્છાદિત, અનેક પ્રકારના ધાતુઓથી વિભૂષિત તથા વિવિધ આશ્ચર્યોથી યુક્ત હિમાલયના રમણીય શિખર પર ત્રિપુરાસુરનો નાશ કરનારા ત્રિનેત્રધારી ભગવાન શંકર વિરાજમાન હતા. ત્યાં ગિરિરાજ કુમારી પાર્વતી દેવીએ મહાદેવજીને પ્રણામ કરીને આ જ પ્રશ્ન પૂછ્યો હતો. હું તે જ પ્રસંગ તમને સંભળાવી રહ્યો છું, તમે ધ્યાન આપીને સાંભળો. પાર્વતીજીએ પૂછ્યું, ભગવાન, સ્વયંભૂ ભગવાન બ્રહ્માએ પૂર્વકાળમાં ચાર વર્ણોની સૃષ્ટિ કરી, તેમાંથી વૈશ્ય ક્યા કર્મથી શુદ્ર ભાવને પ્રાપ્ત થાય છે, અથવા શું કરવાથી ક્ષત્રિય વૈશ્ય થઈ જાય છે, અને બ્રાહ્મણ ક્યા કર્મના અનુષ્ઠાનથી ક્ષત્રિય થઈ જાય છે? દેવ, આ પ્રમાણે ધર્મને પ્રતિલોમ દશામાં કઈ રીતે લાવી શકાય છે? બ્રાહ્મણ અથવા ક્ષત્રિય ક્યાં કર્મથી શુદ્ર થઈ જાય છે? ભૂતનાથ, આપ મારા આ સંશયનું નિવારણ કરો. ક્ષત્રિય વગેરે ત્રણ વર્ણના લોકો જે જન્મથી જ અહીં ભિન્ન વર્ણવાળા છે, કઈ રીતે બ્રહ્મ ભાવને પ્રાપ્ત થઈ શકે છે? શિવજી બોલ્યા, દેવી, બ્રાહ્મણત્વની પ્રાપ્તિ બહુ અઘરી છે. શુભા, બ્રાહ્મણ સ્વભાવથી જ બ્રાહ્મણ હોય છે, એ જ પ્રમાણે ક્ષત્રિય વૈશ્ય અને શુદ્ર પણ સ્વભાવથી જ એવા હોય છે, એવું મારું માનવું છે. બ્રાહ્મણ આ લોકમાં પાપ કર્મ કરવાથી પોતાના માર્ગથી ભ્રષ્ટ થઈ જાય છે, ઉત્તમ વર્ણમાં જન્મ લઈને પણ તેનાથી નીચે પડી જાય છે. જે બ્રાહ્મણ ધર્મનું પાલન કરતો રહીને તેનાથી જ જીવન નિર્વાહ કરે છે, એ બ્રહ્મ ભાવને પ્રાપ્ત થાય છે. પરંતુ જે બ્રાહ્મણત્વનો ત્યાગ કરીને ક્ષત્રિયોચિત ધર્મનું સેવન કરે છે, એ બ્રાહ્મણત્વથી ભ્રષ્ટ થઈને ક્ષત્રિય યોનિમાં જન્મ લે છે. જે વિપ્ર લોભ અને મોહનો આશ્રય લઈને પોતાની મંદ બુદ્ધિના કારણે દુર્લભ બ્રાહ્મણત્વને પ્રાપ્ત કરીને પણ સદા વૈશ્ય કર્મનું અનુષ્ઠાન કરે છે, તે વૈશ્ય યોનિમાં પ્રાપ્ત થાય છે. અથવા જો વૈશ્ય શુદ્રોચિત કર્મ કરવા લાગે છે તો તે શુદ્ર થઈ જાય છે. પોતાના ધર્મથી ભ્રષ્ટ થયેલો બ્રાહ્મણ શુદ્રત્વને પ્રાપ્ત થાય છે. વર્ણથી ભ્રષ્ટ અથવા બહિષ્કૃત થવાથી તેનું બ્રહ્મલોકમાંથી પતન થાય છે અને નરકમાં પડ્યા પછી શુદ્ર યોનિમાં જન્મ લે છે. મહાભાગ, ક્ષત્રિયો અથવા વૈશ્યો પણ જ્યારે પોતાનું કર્મ છોડીને શુદ્રોચિત કર્મ કરવા લાગે છે ત્યારે પોતાના પદથી ભ્રષ્ટ થઈને વર્ણશંકર થઈ જાય છે. આવા કર્મભ્રષ્ટ બ્રાહ્મણ ક્ષત્રિય અને વૈશ્ય ત્રણેય શુદ્ર ભાવને પ્રાપ્ત થાય છે. જે શુદ્ર જ્ઞાન વિજ્ઞાનથી યુક્ત અને પવિત્ર થઈને પોતાના ધર્મનું પાલન કરતો રહીને જીવન નિર્વાહ કરે છે, ધર્મને જાણતો રહીને તેના પાલનમાં તત્પર રહે છે, તે ધર્મના ફળનો ભાગી થાય છે. યસ્તુ શુદ્ર સર્વ સ્વધર્મેણ જ્ઞાન વિજ્ઞાન વાંગ સુચિહિ ધર્મજ્ઞો ધર્મ નિરત સ ધર્મ ફલમ અનુષતે અનુષ્તે. 223માં અધ્યાયનો 21મો શ્લોક. દેવી, બ્રહ્માજી આ એક બીજી આધ્યાત્મિક વાત કહી છે જેના પાલનથી ધર્મકામી પુરુષોને નૈષ્ટિક સિદ્ધિ પ્રાપ્ત થાય છે. જે મનુષ્ય ક્ષત્રિય પુરુષ અને શુદ્ર જાતિના સ્ત્રીના ગર્ભથી ઉત્પન્ન અથવા વર્ણશંકર છે તેનું અન્ન અત્યંત નિંદિત માનવામાં આવ્યું છે. એ જ પ્રમાણે એક સમુદાયનું અન્ન, શ્રાદ્ધ અને સૂતકનું અન્ન તથા શુદ્રનું અન્ન કદી ખાવું ન જોઈએ. દેવી દેવતા દેવી દેવતા અને મહાત્મા પુરુષોએ શુદ્રના અન્નની સદા નિંદા કરી છે. આ બ્રહ્માજીના શ્રીમુખનું કથન હોવાના કારણે અત્યંત પ્રામાણિક છે. જે બ્રાહ્મણ પોતાના પેટમાં શુદ્રનું અન્ન ખાઈને મૃત્યુને પ્રાપ્ત થાય છે તે અગ્નિહોત્રી અને યજ્ઞ કરતા હોવા છતાં પણ શુદ્રોચિત ગતિને પ્રાપ્ત થાય છે. પેટમાં શુદ્રનું અન્ન શેષ રહેવાના કારણે તે બ્રહ્મલોકથી ભ્રષ્ટ થઈ જાય છે. શુદ્રનું અન્ન ખાનાર બ્રાહ્મણ શુદ્રત્વને પ્રાપ્ત થાય છે, એમાં અન્યથા વિચારને માટે સ્થાન નથી. તેન શુદ્રા અન્ન शेषेण ब्रह्मस्थान आद प्राकृतः ब्राह्मण शुद्रता मेति नास्ति तत्र विचारणा। 223 अध्यायनो 26 श्लोक। ब्राह्मण પોતાના ઉદરમાં જેનું અન્ન રાખીને પ્રાણ ત્યાગ કરે છે અને જેના અન્નથી જીવન નિર્વાહ કરે છે તેની જ યોનિને પ્રાપ્ત થાય છે। જેઓ દુર્લભ એવા બ્રાહ્મણત્વને અનાયાસે જ પ્રાપ્ત કરીને તેની અવહેલના કરે છે અથવા અભક્ષ ભક્ષણ કરે છે તેમનું બ્રાહ્મણત્વથી પતન થાય છે। દારૂડીઓ, બ્રહ્મહત્યારો, ચોર, વ્રતભંગ કરનાર, અપવિત્ર, સ્વાધ્યાય ન કરનાર, પાપી, લોભી, અપકારી, સઠ, વ્રતહીન, શુદ્ર સ્ત્રીનો પતિ, જારજનું અન્ન ખાનાર, સોમરસ વેચનાર અને નીચ સેવી બ્રાહ્મણ બ્રહ્મત્વથી ભ્રષ્ટ થઈ જાય છે। ગુરુપત્ની ગામી, ગુરુદ્વેષી, ગુરુનિંદા પરાયણ તથા બ્રહ્મદ્રોહી બ્રાહ્મણનું પણ બ્રહ્મયોનિથી પતન થાય છે। જે શુદ્ર બધા કર્મ શાસ્ત્રીય વિધિ અનુસાર ન્યાયપૂર્વક કરે છે, સૌનો અતિથિ સત્કાર કર્યા પછી શેષ અન્નનું ભોજન કરે છે, પોતાનાથી શ્રેષ્ઠ વર્ણના પુરુષની સેવા શુશ્રૂષામાં યત્નપૂર્વક જોડાયેલો રહે છે, જે કદી મનમાં ખોટું લગાડતો નથી, સદા સન્માર્ગ પર સ્થિત રહે છે, દેવતા અને દ્વિજોનો સત્કાર કરે છે, સૌનું આતિથ્ય કરવા માટે દ્રઢ નિશ્ચયી રહે છે, નિયમપૂર્વક રહીને નિયમિત ભોજન કરે છે, જે કદી અભક્ષ્ય પદાર્થ ખાતો નથી એવો શુદ્ર વૈશ્ય યોનિને પ્રાપ્ત થાય છે। જે વૈશ્ય સત્યવાદી, અહંકાર રહિત, નિર્દ્વંદ્ર, સામવેદનો જ્ઞાતા, પવિત્ર અને સ્વાધ્યાય પરાયણ થઈને દરરોજ યજ્ઞ કરે છે, મન અને ઇન્દ્રિયોને સંયમમાં રાખે છે, બ્રાહ્મણોનો સત્કાર કરે છે, કોઈ પણ વર્ણના દોષ જોતો નથી, ગૃહસ્થ ચિત્ત વ્રતનું પાલન કરતો રહીને માત્ર બે સમય ભોજન કરે છે, જે આહાર પર વિજય પ્રાપ્ત કરીને નિષ્કામ અને અહંકાર શૂન્ય થઈ ગયો છે, અગ્નિહોત્રની ઉપાસના કરતો રહીને વિધિપૂર્વક હવન કરે છે અને સૌનો આતિથ્ય સત્કાર કરીને યજ્ઞશિષ્ટ અન્નનું ભોજન કરે છે, તે વૈશ્ય પવિત્ર થઈને શ્રેષ્ઠ ક્ષત્રિય કુળમાં જન્મ ગ્રહણ કરે છે। ક્ષત્રિય રૂપે ઉત્પન્ન થયા પછી એ જન્મથી જ ઉત્તમ સંસ્કારી હોય છે, ઉપનયન પછી બ્રહ્મચર્ય વ્રતના પાલનમાં તત્પર થઈને એ સંસ્કાર સંપન્ન દ્વિજ થાય છે। એ સમયે સમયે દાન આપે છે અને પ્રચુર દક્ષિણા આપીને વૈભવપૂર્ણ યજ્ઞ કરે છે તથા વેદોનું અધ્યયન કરીને સ્વર્ગની કામનાથી આહવનીય વગેરે ત્રણેય અગ્નિઓની સદા ઉપાસના કરે છે। રાજા હોય તો એ સંકલ્પના જળથી ભીના હાથો વડે દાન આપે છે અને સદા ધર્મપૂર્વક પ્રજાનું પાલન કરે છે, સ્વયં સત્યવાદી થઈને સદા સત્યનું જ અનુષ્ઠાન કરે છે, શુદ્ધિ ઉપર દ્રષ્ટિ રાખે છે અને ધર્મદંડથી જોડાઈને ધર્મ અર્થ અને કામરૂપ ત્રિવર્ગનું સાધન કરે છે, શરીર અને ઇન્દ્રિયોને વશમાં રાખીને પ્રજા પાસેથી કરના રૂપમાં માત્ર એની આવકનો છઠ્ઠો ભાગ ગ્રહણ કરે છે। તત્વજ્ઞ રાજાએ સ્વેચ્છાચારી થઈને વિષય ભોગોનું સેવન ન કરવું, બલકે ધર્મમાં ચિત્ત પરોવીને નિત્ય ઉપવાસ કરવો, નિયમ પરાયણ, સ્વાધ્યાયશીલ તથા પવિત્ર રહેવું, સૌનો અતિથિ સત્કાર કરવો, ધર્મ અર્થ અને કામનું ચિંતન કરતા રહીને સદા પ્રસન્ન ચિત્ત રહેવું, અન્નની ઈચ્છા રાખનારા, અન્નની ઈચ્છા કરનારા શુદ્રોને પણ સદા આજ ઉત્તર આપવો, ભોજન તૈયાર છે, સ્વાર્થ અથવા કામનાથી પ્રેરિત થઈને કોઈ અન્ય ભાવ વ્યક્ત ન કરવો, દેવતા, પિતર અને અતિથિઓને માટે સદા સાધન સામગ્રી ઉપસ્થિત રાખવી, પોતાના ઘરમાં ન્યાયયુક્ત વિધિથી ઉપાસના કરવી, ભિક્ષુને ભિક્ષા આપવી, બંને સમયે વિધિપૂર્વક અગ્નિહોત્ર કરવું તથા ગાયો અને બ્રાહ્મણોનું હિત સાધવા માટે સંગ્રામમાં સામે લડીને પ્રાણ આપી દેવા, ત્રિવિધ અગ્નિઓનું સેવન તથા મંત્રોચ્ચાર પૂર્વક હવન કરવાથી પવિત્ર થઈને ક્ષત્રિય પણ જન્માંતરમાં જ્ઞાન વિજ્ઞાન સંપન્ન વેદોનો પારંગત સંસ્કારી બ્રાહ્મણ થઈ જાય છે। આ પ્રમાણે ક્રમશઃ શુભ કર્મો કરવાથી ધર્માત્મા વૈશ્ય કર્માનુસાર ક્ષત્રિય થાય છે અને નીચ કુળમાં જન્મ લઈને પણ શુદ્ધ કર્મ કરવાથી સંસ્કાર સંપન્ન બ્રાહ્મણ થઈ જાય છે। દેવી, જન્મથી બ્રાહ્મણ હોવા છતાં પણ જે દુરાચારી અને સમસ્ત વર્ણસંકરોનું ભોજન કરે છે તે બ્રાહ્મણત્વને ત્યાગીને શુદ્ર થઈ જાય છે। એ જ પ્રમાણે શુદ્ધાત્મા અને જીતેન્દ્રિય શુદ્ર પણ શુદ્ધ કર્મોના અનુષ્ઠાનથી બ્રાહ્મણની જેમ સેવન કરવા યોગ્ય થઈ જાય છે। આ સાક્ષાત બ્રહ્માજીનું કથન છે। જે શુદ્ર પોતાના સ્વભાવ અને કર્મ અનુસાર જીવન જીવે છે અને દ્વિજાતિઓમાં પણ અતિ શુદ્ધ જાણવો જોઈએ, એને દ્વિજાતિઓમાં પણ અતિ શુદ્ધ જાણવો જોઈએ એવો મારો વિશ્વાસ છે। જન્મ સંસ્કાર વેદાધ્યયન અને સંતતિ આ બધા દ્વિજત્વના કારણ નથી। દ્વિજત્વનું મુખ્ય કારણ તો સદાચાર જ છે। સંસારમાં બધા લોકો આચરણથી જ બ્રાહ્મણ માનવામાં આવે છે। ઉત્તમ આચરણ સ્થિત હોવાથી શુદ્ર પણ બ્રાહ્મણત્વને પ્રાપ્ત થઈ શકે છે। બ્રાહ્મણો વાપ્ય સદવૃતઃ સર્વ સંકરઃ ભોજનઃ સબ્રાહ્મણ્યમ સૃજ્ય શુદ્રો ભવતિ તાદૃશઃ કર્મભિઃ શુચિર્ભિઃ શુચિભિર્દેવી શુદ્ધાત્મા વિજિતેન્દ્રિય શુદ્રો અપિ દ્વિજત્વત સેવ્ય ઇતિ બ્રહ્મા બ્રવીત સ્વયં સ્વભાવ કર્મણા ચૈવ યશ્વ શુદ્રો અધિતિષ્ઠતિ વિશુદ્ધ સ દ્વિજાતિભ્યો વિજ્ઞેય ઇતિ મે મતિઃ ન યોનિર નાપિ સંસ્કારો ન શ્રુતિર ચ સંતતિઃ કારણાની દ્વિજત્વસ્ય ત્વસ્ય વૃતમેવ તુ કારણમ સર્વો અયમ બ્રાહ્મણ લોકે વૃતેન તુ વિધીયતે વૃતે સ્થિતસ્વ શુદ્રો અપિ બ્રાહ્મણત્વમ ચ ગચ્છતિ। બસ અધ્યાય 223 અધ્યાયના 53 થી 58 શ્લોક સંખ્યા। પાર્વતી, બ્રહ્મ સ્વભાવ સર્વત્ર સમ છે એવી મારી માન્યતા છે। જ્યાં નિર્ગુણ તથા નિર્મળ બ્રહ્મ સ્થિત છે ત્યાં જ દ્વિજત્વ છે। દેવી, આ જે વિમલ સ્વભાવના પુરુષો છે તેઓ બ્રહ્મના જ સ્થાન અને ભાવના દર્શન કરનારા છે। તેઓ બ્રહ્મના જ સ્થાન અને ભાવના દર્શન કરનારા છે। પ્રજાની સૃષ્ટિ કરી ત્યારે વરદાયક બ્રહ્માએ સ્વયં આવી વાત કરી હતી। બ્રાહ્મણ આ સંસારમાં એક મહાન ક્ષેત્ર છે જે હાથ પગથી યુક્ત થઈને સર્વત્ર વિચરે છે। એમાં જે બીજ પડે છે તે પરલોકમાં ફળ આપનારી ખેતી છે। બ્રાહ્મણે સદા સંતુષ્ટ અને સન્માર્ગના પથિક થવું જોઈએ। ઉન્નતિ ઈચ્છનારા દ્વિજે સદા બ્રહ્મ માર્ગનું અવલંબન કરીને રહેવું જોઈએ। ગૃહસ્થ બ્રાહ્મણે ઘરે રહીને દરરોજ સંહિતાના મંત્રોનું અધ્યયન અને સ્વાધ્યાય કરવો જોઈએ। તેને અધ્યયનની વૃત્તિથી જ જીવન નિર્વાહ કરવો જોઈએ। જે બ્રાહ્મણ આ પ્રમાણે સદા સન્માર્ગમાં સ્થિત થઈને અગ્નિહોત્ર અને સ્વાધ્યાય કરે છે તે બ્રહ્મ ભાવને પ્રાપ્ત થાય છે। દેવી, બ્રાહ્મણત્વને પ્રાપ્ત કરીને તેની યત્નપૂર્વક રક્ષા કરવી જોઈએ। આ મેં તમને બહુ ગુપ્ત વાત કહી છે। શુદ્ર ધર્માચરણથી બ્રાહ્મણ થાય છે અને બ્રાહ્મણ ધર્મ ભ્રષ્ટ થવાથી શુદ્રત્વને પ્રાપ્ત થાય છે। અધ્યાય 93 સમાપ્ત। બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય।